જીવાત્મા ઉપર જેટલા પણ અવિદ્યાના આવરણો છે એ આવરણ કેવી રીતે દૂર થઈ શકે, જીવાત્માના વિભિન્ન પ્રકારો છે, સાધારણ કક્ષાનો ભક્ત છે, મધ્યમ કક્ષાનો ભક્ત છે, ઉત્તમ કક્ષાનો ભક્ત છે. મધ્યમ કક્ષા કે સાધારણ કક્ષાનો જે ભક્ત છે, ભક્તિ માર્ગી છે, એને ઉત્તમ અવસ્થાને કઈ રીતે પ્રાપ્ત કરવી અને કેવી જાતની કામનાઓ સેવવાથી આ ભક્તિ માર્ગની અંદર માત્ર ક્લેશ પ્રાપ્ત થશે, કેવી કામના સેવવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થશે, આ બધા સિદ્ધાંતોનું નિરૂપણ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. સંક્ષેપમાં સેવાને કેન્દ્રમાં રાખીને સેવાનું સ્વરૂપ, સેવ્યનું સ્વરૂપ, સેવા સ્થળ આ જગત સૃષ્ટિનું સ્વરૂપ, સેવા કરતા જીવાત્માનું સ્વરૂપ અને એની કક્ષાઓ અવસ્થાઓ, આ વિષયોનું નિરૂપણ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં છે. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથથી કર્તવ્ય અને તત્વના સ્વરૂપને જેમણે સમજી લીધો છે, એટલે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ, એમ બ્રહ્મવાદને સમજીને જેની કૃષ્ણમાં બુદ્ધિ સ્થાપિત થઈ છે, એને પોતાના વિશેષ અધિકારને અને જીવ સૃષ્ટિની વિભિન્નતાને સમજવી આવશ્યક છે, એટલે પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને આ સૃષ્ટિમાં ભગવાને જેટલી જીવ સૃષ્ટિ પ્રકટ કરી છે, એટલે જીવાત્મા છે એ ભગવાનનો અંશ છે. ભગવાન આજ્ઞા કરે છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, તો સ્વરૂપથી જીવાત્મા ભગવાનનો અંશ છે અને એ ચિદંશ હોવાના અર્થમાં પ્રત્યેક જીવાત્મા એક સમાન છે, એમાં કોઈ તફાવત નથી. ભગવાન કહે છે, નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, કોઈથી મને દ્વેષ ભાવ નથી, કોઈ મને આ સૃષ્ટિમાં પ્રિય નથી, કેમ કે સમોહમ સર્વભૂતેશુ, પ્રાણી માત્ર માટે હું એક સમાન ભાવના ધરાવું છું, એમ ભગવાને પ્રત્યેક જીવાત્મા પ્રત્યે પોતાની એક સમાન દ્રષ્ટિ રાખી છે. વચ્ચે કોઈને કોઈ વાત ન સમજાય તો હાથ ઊભો કરીને તમે પ્રશ્ન પૂછી શકો છો, એટલે એવો સંકોચ નહીં રાખતા કે તમે સાંભળી રહ્યા છો તો વચ્ચે તમે બોલી ન શકો કે પૂછી ન શકો. પ્રશ્ન જેટલા વિશેષ કરશો એટલી મને એમ લાગશે કે આપણે આ શિબિરને આપણે વધારે સારી રીતથી ચલાવી શક્યા છીએ. તો જીવાત્મા અનંત છે, યથાગ્નિ ક્ષુદ્રાહા વ્યુસ્ફુલ્લિંગાહા વ્યુચ્ચરંતી, એમ ઉપનિષદ કહે છે કે અગ્નિમાંથી જેમ તણખલાઓ નીકળે તેમ પ્રભુમાંથી જ ભગવદરૂપ જીવાત્માઓ પ્રકટ થઈ છે, જે ભગવાનની અંશ છે. તેમ છતાં પણ ભગવાન સૃષ્ટિમાં કોઈક એવી ક્રીડા પ્રકટ કરવા ઈચ્છે છે કે જેમાં બધા જીવાત્માને એક સરખું ફળ પ્રાપ્ત ન થાય. એ હેતુથી ભગવાને કેટલાક જીવોના અંદર સદવાસનાનું સ્થાપન કર્યું છે, કેટલાક જીવાત્માઓના અંદર ભગવાને અસદવાસના સ્થાપિત કરી છે. વાસના એટલે કામવાસના, એ અર્થમાં આપણે એનો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ પણ એવું નથી સમજવાનું. વાસના એટલે એક જાતની મનોવૃત્તિ, એવી મનોવૃત્તિ સ્થાપિત કરી છે કેટલાક જીવાત્માઓમાં કે જે જીવાત્માઓ હંમેશા એમનો ઉદ્ધાર અટકે એવા જ કાર્યો કરતા રહે, એમની અધોગતિ જ થયા કરે એવા જ કાર્યો કર્યા કરે, એટલે ભક્તિમાર્ગ વિરોધી, ધર્મશાસ્ત્ર વિરોધી, નીતિ વિરોધી, સમાજ વિરોધી, એ જાતના કાર્યો કરે કે જેમનાથી નિરંતર અધોગતિ એમની થયા કરે, આવા જીવોને ભગવાન ભગવદ્ગીતામાં આસુરી જીવ કહે છે. શ્રી મહાપ્રભુજી એમના માટે પ્રવાહી શબ્દનો પ્રયોગ કરે છે. કેટલાક જીવાત્માઓને ભગવાને એમની ઉદ્ધાર થાય, એમને સત્ફળ પ્રાપ્ત થાય એવી ઈચ્છા પ્રભુએ રાખી છે, એટલે એ જીવાત્માઓના અંદર ભગવાને સદવાસનાનું સ્થાપન કરેલું છે. ભગવાન એ જીવોને દૈવી જીવ કહે છે. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોના બે પ્રકાર સમજાવતા આજ્ઞા કરે છે કે દૈવી જીવ પુષ્ટિ અને મર્યાદા જીવ, એમ બે પ્રકારના હોય છે. હવે જે જીવાત્માઓને ભગવાને પ્રકટ કર્યા છે આવા અલગ અલગ સ્વભાવ સાથે, એ જીવાત્માઓની ભગવાને દેહ, એમની ઇન્દ્રિયો, એમના માટેનો માર્ગ, તદનુસાર એમના સાધનો માર્ગના અને તે પ્રમાણે પ્રાપ્ત થતા એમના ફલ, આ બધી જ વ્યવસ્થા ભગવાને આ સૃષ્ટિમાં એમના માટે અલગ અલગ પ્રકટ કરેલી છે. જેમ આર્ટ, સાયન્સ અને કોમર્સ એમ 10મા ધોરણ પછી 3 લાઇન આપણે ત્યાં શરૂ થતી હોય છે, એમ આ ત્રણ ક્ષેત્રો પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા એમ જીવોના અધિકાર અનુસાર ભગવાને અલગ અલગ પ્રકટ કર્યા છે. એની સ્કૂલો અલગ છે, એના પાઠ્યપુસ્તકો અલગ છે, એમની દિનચર્યા, એમની રુચિ, એમની ફલ વ્યવસ્થા પણ બધી અલગ અલગ છે. એવી રીતે પુષ્ટિજીવનો માર્ગ, એ જીવનો સ્વભાવ, એની રુચિ, એની ઇન્દ્રિયો, એનો દેહ, એને પ્રાપ્ત થતું ફલ, આ બધું એક અલગ છે. તે જ રીતે મર્યાદા અને પ્રવાહી જીવનું પણ અલગ અલગ છે. આ ગ્રંથ અન્ય કોઈ પણ ગ્રંથ કરતાં સૌથી વધારે ઉપયોગી ગ્રંથ છે. એનું કારણ એ છે કે જ્યાં સુધી મનુષ્યના પોતાના સ્વનું નિર્ધારણ ન થઈ શકે ત્યાં સુધી એ કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત ન થઈ શકે. હું કોણ છું આ પોતાના સ્વરૂપનો જ્યાં સુધી આપણે નિશ્ચય ન કરી શકીએ. અત્યારે જેમ 10મા ધોરણનું અને 12મા ધોરણનું પરિણામ આવી ગયું, 12મા ધોરણવાળા તો નક્કી થઈ ગયા એમનું જે થવાનું હશે તે, પણ 10મા ધોરણવાળો જે વ્યક્તિ છે જે અત્યારે જનરલ સ્ટ્રીમમાં છે, એને બધા વિષયો ભણવાના છે, હવે પછી એને નક્કી કરવાનું છે કે મને હવે કયા ક્ષેત્રમાં મારે પ્રવેશ કરવો. હવે એ પ્રવેશમાં એને પોતાના સ્વનું નિર્ધારણ કરવું પડશે. સ્વનું નિર્ધારણનો મતલબ એ છે કે પોતાની ક્ષમતા, પોતાની રુચિ, પોતાને આગળ વધીને એને કયા લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે, કયા સાધનમાં એને પોતાના ક્ષેત્રમાં ઉપલબ્ધ થઈ શકે છે, આમ ઘણા બધા પક્ષો છે એને વિચારવા પડશે. હવે જ્યાં એમાંથી કોઈ પણ એક પક્ષને એ છોડી દે, પોતાની રુચિને નક્કી કરે પરંતુ સામર્થ્યનો વિચાર ન કરે તો પણ એ નિષ્ફળ જશે. સામર્થ્ય વિચારી લે પરંતુ મહત્વાકાંક્ષા પોતાના સામર્થ્યથી પણ અતિ વધારે સેવે અને એવા લાઇનમાં એપ્લિકેશન આપે તો પણ એ નિષ્ફળ થઈ શકે છે. સામર્થ્ય પણ હોય પોતાનું, મહત્વાકાંક્ષા પણ બહુ ઊંચી રાખે, પણ એને પોતાના ક્ષેત્રમાં જે વ્યવસ્થા ઉપલબ્ધ ન થતી હોય તો પણ ફરી પાછું એને કંઈ કામનું નથી. તો આ બધા વિષયોનો વિચાર છે એ આપણે સ્વનો વિચાર કહી શકીએ. સિદ્ધાંત મુક્તાવલી વગેરે ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આનું થોડું સંકેત આપ્યો છે. બાલબોધ ગ્રંથમાં પણ શ્રી મહાપ્રભુજીએ તદાશ્રે તદીયત્તુ બુદ્ધે કિંચિત સમાચરેત સ્વધર્મમ અનુતિષ્ઠન વૈ ભારત વૈ ગુણ્યમન્યથા વગેરેમાં આનો સંકેત આપ્યો છે કે વ્યક્તિએ પોતાના સ્વને કેવી રીતે નક્કી કરવાનો છે. આપણે ત્યાં પણ એક પ્રાચીન સમયથી એ પ્રણાલી છે કે જે વ્યક્તિ, આપણે અત્યારે જેમ ટકેશેર ભાજી, ટકેશેર ફાજા, અષ્ટાક્ષરની દીક્ષા કે બ્રહ્મસંબંધ દીક્ષા લઈએ છીએ અને આપીએ છીએ, એવી આપણા ત્યાં પરંપરામાં કે મહાપ્રભુજીનો ગ્રંથોમાં એ રીતે બ્રહ્મસંબંધ કે દીક્ષા લેવા આપવાની પદ્ધતિ નથી. કે મહાપ્રભુજી આપણને બહુ સ્પષ્ટ આજ્ઞા આપે છે, ગુરુઓને ખાસ કરીને, કે બ્રહ્મસંબંધ લેવા માટેની પાત્રતા દૈવી જીવની છે. દૈવી જીવમાં પણ જે પુષ્ટિજીવ છે એ જ બ્રહ્મસંબંધ લઈ શકે છે. પુષ્ટિજીવ કોણ છે અને કોણ નથી એ જ ગુરુએ કેવી રીતે નક્કી કરવું એનો આદેશ પણ શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આપ્યો છે કે જેના ઉપર ભગવાનની કૃપા છે, અર્થાત પુષ્ટિમાર્ગને અનુસરવા માટેની જેના અંદર તત્પરતા છે એ ગુરુએ ચકાસવાની છે. એના ઉપરથી એ નક્કી કરી શકશે કે આના ઉપર પ્રભુએ એવી કૃપા કરી છે કે નહીં. જેમ કોઈ દીકરી માટે આપણે મૂર્તિઓ શોધવા માટે જઈએ ત્યારે સૌથી પહેલાં એ તો નક્કી કરીએ ને કે દીકરીને પરણવું છે કે નથી પરણવું. જો પરણવું નથી, જો ગ્રહસ્થી વસાવવી નથી, જો પતિના ઘરને પોતાનું ઘર માનવું નથી, એના કુટુંબને પોતાનું કુટુંબ માનવું નથી, એના રીતરિવાજને પોતાના રિવાજ માનવા નથી, એનું ખાનપાન રહેનસહેનને પોતાનું ખાનપાન રહેનસહેન તરીકે સ્વીકારવું નથી, તો એવી દીકરીને યદિ આપણે પરણાવી દઈએ તો ગણતરીના દિવસોમાં આપણે એને પાછી વળાવવી પડે. એટલે એવી પરિસ્થિતિ હોય તો એને મા બાપ એવું દુસ્સાહસ કરતા જ નથી કે એને પરણાવે. આપણે એ શક્યતાને જોયા પછી જ દીકરીને પરણાવતા હોઈએ છીએ. એમ ગુરુએ એ ચકાસવાનું છે કે કૃષ્ણ સાથે જે બ્રહ્મસંબંધની દીક્ષા છે એ જીવાત્માનો વિવાહ છે. જેનો બ્રહ્મસંબંધ એ કરાવી રહ્યો છે ગુરુ મહારાજ તરીકે ગુરુ, અથવા તો જે એ જીવાત્માને લઈને એના માતા પિતા કે એના અભિભાવકો આવ્યા છે, તો ગુરુ એ ચકાસવાનું છે કે જેને એ હવે દીક્ષા આપવાનો છે એ વ્યક્તિ કૃષ્ણ સાથે ઘર વસાવવા ઈચ્છે છે કે કેમ, કૃષ્ણને પોતાના ઘરમાં પધરાવવા ઈચ્છે છે, એને પોતાનો સ્વામી માનવાની તત્પરતા છે, એ કૃષ્ણના મહાપ્રસાદથી પોતાનું જીવન જીવવા ઈચ્છે છે, આ સમર્પિત પદાર્થનો ત્યાગ કરીને બહિર્મુખતાથી બચવાની ઈચ્છા એના અંદર છે, આ બધી શક્યતાઓ ગુરુએ બ્રહ્મ સંબંધ આપતા પહેલાં ચકાસવાની છે. અને જો આ પરીક્ષામાં શિષ્ય છે એ ઉત્તીર્ણ થાય તો પછી પ્રભુ સાથે એનો વિવાહ કરાવવો જોઈએ, નહીં તો જે પરિસ્થિતિ થાય એનું ફરીથી આ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં સંકેત આવશે કે જો જીવાત્માના અંદર એ જાતની યોગ્યતા નથી અને તેમ છતાં એને આત્મનિવેદિત કરાવવામાં આવે તો પ્રભુ સાથે બહુ મોટો વિશ્વાસઘાત થાય છે, શ્રી મહાપ્રભુજી સાથે બહુ મોટી છેતરપિંડી થાય છે. જીવાત્મા છે એને એક વધારાના અપરાધમાં એ બ્રહ્મ સંબંધ પાડવાનું નિમિત્ત બને છે, એનો ભાવ બગડે છે, કેમ કે એ એડિશનલ અપરાધ છે, સામે ચાલીને વહોરેલો અપરાધ છે. એટલે આ બધા અપરાધોથી બચવું જોઈએ. તાત્પર્ય એ છે કે આ બધું નિર્ધારણ જ્યાં સુધી સ્વનું નિર્ધારણ થાય નહીં ત્યાં સુધી થઈ નથી શકતું. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ આપણને એ વાત સમજાવે છે કે આ પ્રભુની લીલા સૃષ્ટિ જે વિચિત્રતાથી ભરેલી છે, વિવિધતાથી ભરેલી છે, એમાં આપણો સ્વ ક્યાં છે એ નક્કી કરવું પડશે અને તે અનુકૂળ પછી આપણને પ્રભુના દ્વારા ઉપદિષ્ટ માર્ગ છે એ માર્ગની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી અને એના સાધનોનું આચરણ કરવું જોઈએ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદથી જ્યારે આપણું સ્વનું નિર્ધારણ થઈ જાય. હા દિનેશભાઈ, માઇકમાં કોણ ઊભા થાય કેમ, નહીં તો આપણા બે વચ્ચે બોલિંગ બેટિંગ થયા કરશે. સ્વિચ ઓન કરીને પછી બોલ. મહાપ્રભુજી કોઈને સામે ચાલીને ક્યારેય બ્રહ્મ સંબંધ આપ્યું નથી, એ તો બગીચામાં ઉતરતા અને દૈવી જીવ હશે તો ત્યાં જતા એમ આપણે કહેતા. પણ ગુસાઈજીએ ચાચા હરિવંશજીને જે આજ્ઞા કરેલી એની મદદથી તો આખા ગામોના ગામોને બ્રહ્મ સંબંધ મળેલા, તો શું એ બધા દૈવી જીવ હશે? દિનેશભાઈનો પ્રશ્ન બહુ સૂચક છે. એક એવી પ્રણાલી છે, આપણે વૃક્ષ જ્યારે વાવીએ, બીજ કોઈ પણ, ત્યારે પહેલાં તો બે પાંદડા જ ખાલી ફૂટે કે એક પાંદડું ફૂટે, પછી જેમ જેમ એનો વિકાસ થતો જાય ત્યારે એની બ્રાન્ચીસ આપોઆપ એક સાથે વધતી જાય, એક લેવલ પહોંચે ત્યારે એના અંદર એક સાથે અનેક પાંદડાઓ, અનેક શાખાઓ, અનેક ફૂલ છે એ ખીલતા થઈ જતા હોય છે. એમ શરૂઆતનું સ્તર જ્યારે હોય છે ત્યારે સંપ્રદાયના સિદ્ધાંત, સંપ્રદાયની જીવન પ્રણાલી, એની આચાર વ્યવસ્થા એ આરંભમાં તો બહુ સીમિત સ્તરે એનો વ્યાપ થયેલો હોય છે, પરંતુ ધીમે ધીમે જ્યારે એ એસ્ટાબ્લિશ થઈ જાય, આ ઓફ કરી દો, તો જ્યારે એ એક વખત સ્થાપિત થઈ જાય અને એનાથી જ્યારે બધા પરિચિત થઈ જાય અથવા સુપરિચિત થઈ જાય ત્યારે એટલી બધી ટેસ્ટિંગ કરવી પડતી નથી હોતી જે સામાન્ય સ્થિતિમાં આપણને ચકાસણી કરવી પડતી હોય છે, એ ચકાસણીની આવશ્યકતા નથી પડતી, કેમ કે સ્વતઃ એના સ્વભાવથી પરિચિત લોકો અનુકૂળ હોય તો ત્યાં જાય, પ્રતિકૂળ હોય તો ત્યાં એ ફટકવાનો પણ પ્રયાસ ન કરે. જેમ અત્યારે હું તમને દાખલો આપું કે 10માનું પરિણામ આવ્યું અને 60% કોઈના માર્ક્સ આવ્યા હોય તો એ વ્યક્તિ કોઈ નિર્મા ઇન્સ્ટિટ્યૂટની અંદર એપ્લિકેશન આપશે? નહીં આપે, કલ્પના જ નહીં કરે, એ ક્ષેત્રમાં વિચારવાનું જ નથી, કેમકે એ અવેરનેસ હવે આપણા બધાની અંદર આવી ગઈ છે કે આપણી ક્વોલિટી શું છે તે અનુસાર આપણે ક્યાં જવું જોઈએ. એમ સંપ્રદાયમાં પણ શરૂઆતના સ્તરમાં શ્રી મહાપ્રભુજી વખતે આ પ્રક્રિયાને બહુ સખત હાથોથી એવી રીતે